બે કલાક પછી આવી ના કહ્યું કે થયો લખો આપડે આવવું છે લખવું કરવાનું નથી આવવું બોલો લખવું કરવાનું હવે અહંકાર કરે છે એ બોલી જાય છે લખો કરે છે એ પોતાની સમજણ થી નહીં થોડું બનવાનું ને એ પ્રમાણે નીકળી જાય એટલે નીકળી જાય વાવી લે ને એ નીકળી જાય કરું તો પછી વાવી લે ના ના હું આવું છું હલ એટલે અહંકાર તો ડખો બહુ કઈ નથી દખલ થઈ જાય તો આપડા ધ્યાન માં દખલ ઉખલ ભરીએ છીએ એટલે વધુ નહીં ખરા અમે શુદ્ધાત્મા છીએ એ અનુભવ માં અમને લાવો એ જ અનુભવ માં છે જે પેલો અનુભવ હતો તે નથી આવે એટલે પેલો પેલા નો ફરવો છે આવે શું ફરવું છે અનુભવ માં છે આવે છે શુદ્ધાત્મા અનુભવ માં આવે છે હા એ જુદું કે છે ખબર નહીં લઈ જવા કઈ આગળ બે હાર એને તમે તો કે છે પેપર વાળા દોષ ના કરે પ્રતિષ્ઠિત કહો વ્યવહાર આત્મા કહો તે કઈ કહો જે ખાતો પીતો નથી જાણ્યા કરે છે તે શુદ્ધ આત્મા અને કર્યા કરે છે તે વ્યવહાર આત્મા એને શું લેવાનું કરે છે વ્યવહાર આત્મા ખાય છે વ્યવહાર આત્મા સલાહ જાય છે વ્યવહાર આત્મા એને જે જાણે છે આ શુદ્ધ આત્મા આ બે જણું પોતે જણું જે જ્ઞાયક પણ રહ્યું છે ચાલો બીજું શું ફરવાનું આત્મા કેમ લગાડો શબ્દ આત્મા તમે કે કોને વ્યવહાર એને પૂતગલ કે એને પૂતગલ કહીએ તો શું વાંધો એમ પૂતગલ ભે પોતે આત્મા નહીં હા એ આત્મા નહીં એવું ને આપણે ક્યાં ભરે આત્મા લઈ કે કોક ને આત્મા ગમતો હોય કોઈ પૂતગલ ગમતું હશે ના માનીએ તો ટેકનિકલ વ્યવહાર આત્મા કર્યો છે એટલે સમજો ને અને આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે મૂક્યો છે તો એટલે પૂતગલ કેવો તમે એક નું એક જ છે આ જે કરે છે એ બધો વ્યવહાર આત્મા પૂતગલ નટુ કાકાનું કહેવાનું એમ છે કે આત્મા બંને વખત વાપરીએ ને એટલે કન્ફ્યુઝન થઈ જાય છે શુદ્ધ આત્મા એ જ આત્મા છે જાણ્યા કરે છે એ શુદ્ધ આત્મા છે કર્યા કરે છે એ બધું વ્યવહાર આત્મા પૂતગલ છે ધારણા જેવું કોઈ છે જ વિશે અને તે જ્ઞેય છે ને આપડે જ્ઞાતા છે આત્મા શબ્દ મૂકીએ છે જોડે આત્મા શબ્દ મૂકીએ છે એટલે ગોટે ચડી જાય છે એમ અમારે કાબુ પડે તમે સુધાત્મા છે કે ના વ્યવહાર આત્મા શું કહો વ્યવહાર માં ચાલુ ચાલુ વ્યવહાર માં જે છે એ વ્યવહાર એવું કેવું કહે ને ભૂતગલ કહે પેલા અવડું બોલે એ શું પાછું નવું બોલે ભૂતગલ નટુ કાકા બહુ જ પ્રમાણિક છે, એ કબૂલ કરે કે આટલા વર્ષો પણ આ વસ્તુ મને સમજાણી નથી. એ કબૂલ કરે છે કે આ કુદગલ વાળી જે વાત છે તે અને શુદ્ધ આત્મા તેમાંથી એક સમજાતી નથી એનો પ્રશ્ન છે. કુદગલ અને આત્મા સમજાય છે, અનુભવ માં આવે છે, પણ વ્યવહાર આત્મા ને પ્રતિષ્ઠિત આત્મા ને આત્માનો પડકાર એ બધું પાવર આત્મા પાવર કઈથી આવ્યા બરોબર છે. શાંતિ રહે કસોટી, શાંતિ જતી રહે મારો નિગ્રહ નથી. નથી સમજાતું, એવું નથી સમજાતું. ના બસ શાંતિ રહે છે કે અશાંતિ રહે છે? શાંતિ રહે છે, શાંતિ ના રહે. મનો નિગ્રહ ઉડી ગયો. કાયમ મનો નિગ્રહ કેવી રીતે રહી શકે? કાયમ મનો નિગ્રહ કેવી રીતે રહી શકે? કાયમ કાયમ કેવી રીતે રહી શકે? કાયમ મનો નિગ્રહ રહી શકે નહીં. કોઈ મન વ્યસ્ત થાય પણ મનો નિગ્રહ ના થાય. વ્યસ્ત થાય પણ નિગ્રહ ના થાય. એ તો થોડો વખત ચાર સુધી મન ને આપણને હરકત ના કરે એ રીતે બીજી કઈ રોકી રાખવું. આપણે હરકત ના કરે, અશાંતિ ઉત્પન્ન ના કરે એ રીતે મન બીજી કઈ રોકી રાખવું. એટલે અહીં નિગ્રહ કરે, અહીં પાસે ચક્કર આમ નિગ્રહ કરે, આમ નિગ્રહ કરે. કાયમ રહે નહીં, મનો નિગ્રહ થઈ શકે નહીં. એટલે અમે જ્ઞાન આપીએ ત્યારે એને મન વશ થઈ જાય. વશ થયું કે નહીં એની કસોટી કેવી રીતે ખબર પડે અમને? કેવી ખ્યાલ આવે કે મન વશ થયું આમ એની કસોટી અમને કેવી રીતના ખબર પડે? વશ નથી થયું એ જ કસોટી છે. કસોટી છે તો કઈ લાવે કોઈ વની તો હોય કસોટી કે 35 માર્ક આવે છે તો આમાંથી 35 માર્ક આવે વર્ક ચડાવે છે ને. 35 માર્કે પાસ થાય છે ને? 35 માર્ક મળે તો પાસ થઈ જાય છે ને? એટલે 35 માર્ક આવે તો પછી આગળના ક્લાસ માં ચડાઈ જાય છે ને? કસોટી શબ્દ ક્યાંથી આવે? એટલે આ કસોટી એમ જ થાય. પરીક્ષા કરશો તમે? કે મનોનિગ્રહ થાય છે કે નથી થતો એમ કે અમને તો નથી ખબર પડતી. એટલે કે મનોનિગ્રહ થાય છે કે નથી થતો એ એની અમને ખબર નથી પડતી. મનોગ્રહ કેમ ના થાય છે? તે વસ્તુ શબ્દો હોય બધું જ થાય, પણ જરૂર હોય તો કઈ મને નિગ્રહ ની જરૂર પડે છે? મનોનિગ્રહ ની જરૂર પડે છે? હા, ક્યારે માટે? શાંતિ મેળવવા માટે. શાંતિ મેળવવા, શાંતિ માટે. હવે તો આપડે હાલ હવે હું ચક્કર ઉભો આવતા નથી, હું ચક્કર પડી ગયા. હવે તમારે એ થઈ પડે. માની લઉં છું હું, કેમ ના માની લેવું? અહીં તો આત્મા અને પુત્તલ બે છે, બાકી બધું નકામું છે. તો રે તમને પેટા છે એને કહ્યું તમે કે શુદ્ધ આત્મા પૂર્ણ કરો એને પૂર્ણ કરો બે છે. બીજું લાવો છો બીજા ને બીજી રીતે સમજાવવું પડે, તમને બીજી રીતે સમજાવવું પડે. એટલે એથી કઈ તમારે એનું પકડી દેવાનું નહીં. જાગૃતિ આવે તો એની સ્મૃતિ રહે ખરી કે નહીં? આપણે જે પહેલા કહ્યું કે પ્રતિષ્ઠિત આત્મા માંથી શુદ્ધ આત્મા ની જાગૃતિ આવે તો પછી એની સ્મૃતિ રહે ખરી? પ્રતિષ્ઠિત આત્માની, શુદ્ધ આત્માની જાગૃતિ માં આવ્યા પછી પ્રતિષ્ઠિત આત્માની સ્મૃતિ રહે ખરી? એ તો પ્રતિષ્ઠિત આત્મામાં જેટલા લક્ષણ હોય એ બધા રે. આપણે છે એમાંથી આપણે નીકળી ચૂકા થઈ ગયા, બીજો બધો ભાગ રહ્યો, પણ આપણે ઉપાધિ ગઈ, આપણે એમાંથી જુદા થઈ ગયા. એ આપણે સીધો થતો નથી. બીજું બધું રહ્યું ગામમાં પેલો આ જ્ઞાનાગ્રથી પાપ હોય જાય છે, ધોવાઈ જાય છે, છૂટું પડે છે. છૂટું પડે એટલે આપણે સીધા પડી ગયા. પેલું જે હતું એ સિલેક એને મજરી શું એ યાદગીરી વાતગીરી બધી એ સિલેક પડી છે. શું શુદ્ધાત્મા યાદ ના થાય દર્શન હોય એટલે દર્શનથી જોઈ શકે. અમને તો નિર્દર્શનથી જોઈ છે કે આ સ્પર્ધા વચ્ચે લખી થયું છે. ત્યાંથી તમે આ સોમવાર છે ફક્ત વચ્ચે ચાલે. એવી સ્મૃતિ રે એવું સમજો કે આ બધું અજ્ઞાન હતું એટલે અજ્ઞાન ને અજ્ઞાન ના સ્વરૂપ માં એનું સ્મરણ દર્શન ની સ્મૃતિ પેલા એવું નતું. ભૂલી ના જાય કે આ મારો માસ થાય ને કુવો થાય એ બધી સ્મૃતિ હોય. નહીં પણ એનું આ કહેવાનું એમ છે કે એ અજ્ઞાન હતું, એ અજ્ઞાન હતું એનો ખ્યાલ આવે ને એમ. એ અજ્ઞાન હતું જે શુદ્ધાત્મા નું જ્ઞાન થયા પેલા જે હતું એ અજ્ઞાન હતું એનો ખ્યાલ આવે ને. અજ્ઞાન તો ગયું તે પોતાના સ્વરૂપ નું અજ્ઞાન થયું, નહીં કે આત્મા નો વ્યવહાર આત્મા માં કશું કહ્યું. શુદ્ધાત્મા મળ્યા પછી બધું એટેચમેન્ટ પોતાના સ્વરૂપ થી રોંગ બિલીફ કરી ખાલી, એથી કઈ વસ્તુ કઈ ઉડી જતી નથી. બાકી હા મેં ડિસ્ચાર્જ આત્મા રહ્યો ને એને બધું રહ્યું. આ મારો પછી નહીં તો જો યાદ શક્તિ જશે તો અમારા મામા સરકાર કોઠે ખબર ન પડે એટલે બધી યાદ આત્મા વયાતી જેટલા તમે આત્મા થાવ એટલી યાદગીરી સંસ્થા નહીં બંધ થાય. કયું શું છે હવે આ સુધાર્થ મને પૂરણ કરણ પૂરણ કરેલા બે ભાગ પાડીએ તો ભોજનાલય છે આ બે પેલાના બે ભાગ પાડ્યા પૂતલ ના ખરી રીતે પૂતલ ને સુધારો બે છે તે એને એ જ્ઞાન ઠીક થઈ ગયું. હવે આપણે ઉઠવાની વાત કરું ત્રીજા જ્ઞાતિ વાત કરું તમને સમજાવવાનું જુદું હોય વાત હોય એક જ હોય શબ્દો જુદા જુદા હોય પણ તમે એટેચમેન્ટ ની શું વાત કરો તમે જે આ પ્રશ્ન પૂછો ને ગુજરાતમાં થાય બધું એટેચમેન્ટ શું નહીં પછી ત્યાં જોડે કે સાહેબ નોમાં મળે ત્યાં ખબર પડે ત્યાં જોડે કે થાય અને વાત એ કરી બે આત્મા થાય તેમનું ગુજરાય મન થાય કે આ સ્પષ્ટ અટકડું એને કદાચ આખું જ ગયો અને આવું તમે જે જુદા જુદા શબ્દો વાપરો છો ને એ તો દરેક માણસ અત્યારે જુદા વાપરવા પડે જો આપડે હેર કટિંગ માં તળું જઈએ ને તો રાજા માટે રેઝર જુદો રાખ્યો અને આપડે મજૂર થતો હોય ને તેના હાર જુદો રાખ્યો એ તો બધા જ કરવાનું કામ એટલે એકલ કઈ રહ્યા માસે મને વિચાર આવ્યો હતો ધોળકે થાય કે દાદા કહે છે કે પૂર્વજન્મ ના ધોળકે થાય છે એના લક્ષણો પછી ખબર પડે કે પૂર્વજન્મ આવો છે શબ્દ દે ને લઈ રહી આત્મા કેવું પડે અમુક ને પૂતગલ કેવું પડે એટલે દરેક એટલે નટુ કાકા નું કહેવાનું એમ છે કે શુદ્ધ આત્મા નું જ્ઞાન થયા પહેલા જે આત્મા નું આપડે વાત વાત કરતા હતા એના લક્ષણો તો અમુક હોય ને એ 20 વર્ષ પછી એ માણસ મળે તો આપણને ખ્યાલ તો આવે ને કે આ એ જ છે એમ એટલે એની જે દેસાઈએ પૂછ્યું કે એની સ્મૃતિ રહે કે નહીં એ એના અનુસંધાનમાં એને વાત કરી સ્મૃતિ રહે પણ તે કોને સ્મૃતિ રાખનાર આત્મા ને હા છે મારો પ્રશ્ન એ છે કે એ કોણ સ્મૃતિ રાખે છે બે તો હતા પ્રતિષ્ઠિત આત્મા વર્ષાયો પ્રતિષ્ઠિત આત્મા વ્યવહાર આત્મા હતા હવે તમે નવું કાઢ્યું નવું કાઢ્યું હવે તમે જે કહો છો કે પૂર્વ લક્ષણ ઉપરથી ખબર પડે કે ધોરકે સાહેબ પૂર્વ માં આવા હતા દરેક ને હવે આપણી યાદગીરી માં તો ગાંધીજી ને જોયા છે મહાન પુરુષ તરીકે બીજા કોઈ મહાન પુરુષ ને આપણે જોયા નથી શ્રીમદ ને જેને જોયા હોય એ કહી શકે કે ભાઈ આ શ્રીમદ હશે હવે ગાંધીજી ના લક્ષણો એવો કોઈ પુરુષ પેપર માં નથી આવતું કે ઇન્ડિયામાં કોઈ જગાએ કે દુનિયામાં કોઈ જગ્યાએ આવતો નથી ગાંધીજી ના લક્ષણ જેમને જોયા છે તો હવે કદાચ ક્યાંય પણ જીવે એક જન્મ લીધો હોય તો એ ઓળખાય ખરા ને, કારણ કે જેમને જોયા છે એને તો ખબર પડે, ઘણા લોકો જોયા છે પરીક્ષા શક્તિ છે ને, એથી પરીક્ષા શક્તિ છે મોટા મોટા લક્ષણ લક્ષણ ઉડી જાય. એ આખી થિયરી ઉપર જાય છે નદુ કાકા, પૂર્વજન્મ છે કે નહીં એને ફિટ કરવું છે. એ તો ફિટ થઈ ગયું છે, રક્ષણ તો આરામ ના જાય તો પછી કેમ નું આ તો વાત કરે છે. આપણે સરખામણી કરે તો આગળ વધારે પ્રેરણા કે અત્યારે સરખામણી કરી એને આગળ વધવાનું છે, દુઃખ કરવાનું નથી. આગળ ન વધાય તેથી દુઃખ કરવાનું નથી, વાંચ રાખવાનું છે. આપણે જતો હોય તો આપડે અનુભવ ના કરી કે બઉ સારું કાર્ય છે, એટલે આપણને એનું ફળ મળી જાય. તો કમ્પેરિઝન ના કરીએ તો પ્રેરણા ના મળે ને. એ કરે એવું કરે જરૂર નથી, બહુ સારું કર્યું અનુભવ ના આપો ને એ ટકા બનશે, તે તમને લાભ મળ્યો. બહુ સારું કર્યું એ કહીએ ને, એમાં બધું પછી હવે એ વાત નથી. એ તો દેવ હાથે દોડતા હતા દુઃખ થાય એ દોડ. સરખામણી બે પ્રકારની હોય, જે મનુષ્ય આ પ્રકારની કરે તો દુઃખ આવે અને ભક્તની પ્રકારની હોય એટલે દુઃખ ના આવે. કોઈ પણ વસ્તુ તમે અનુભવ ના આપો તો બહુ સારું કર્યું એ તમે તમે આગળ વધારો. કમ્પેરિઝન ના કરીએ તો પછી પ્રેરણા ના મળે ને, કમ્પેરિઝન કરીએ તો દુઃખ મળે. એમનું એમ કેવું છે કે કમ્પેરિઝન ના કરીએ તો કે છે પ્રેરણા મળે નહી, આગળ વધવાની પ્રેરણા ના મળે, અને કમ્પેરિઝન કરીએ તો પાછું દુઃખ આવે, દુઃખ લાગે નહી. કમ્પેરિઝન એવું કરવાનું નથી, કમ્પેરિઝન એવું કરવાનું છે કોઈ પણ સારું કરતો હોય એને અનુભવ ના કરી બહુ સારું કરે છે, એટલે તમે એની જોડે આગળ ચાલ્યા. તો આપણા લોકો શું કરે છે એના જે દુકાન વાળીને ખોટું કમ્પેરિઝન રાખે છે, આપણું પાક જુદું એનું ભાગી ચિંતા દુઃખ જ થાય. દરેક ભાગ જુદો ને, એ વાત કમ્પેરિઝન થાય એટલે કમ્પેર થઈ શકે ને. એટલે આપણે તો અનુભવ ના કરી હરેક બહુ સારું કરે છે, એટલે તમે કમ્પેર થઈ ગયા. એ વાત કરતા હતા કમ્પેરિઝન નહી, અને અમે જે નીકળ્યું કોમ્પિટિશન, કે ભાઈ વાત કરતા હતા કમ્પેરિઝન ની અને મેથી નીકળ્યું કોમ્પિટિશન નું. હા, સમજવું છે કમ્પેરિઝન ફેર કેટલો બધું છે, બહુ મોટો છે. હરીફાઈ કોમ્પિટિશન બધું થાય, કમ્પેરિઝન હોય દાદા, તે સમાન ધર્મ હોય એની વચ્ચે કમ્પેરિઝન હોય, જેનો સરખા ગુણધર્મ હોય એની વચ્ચે કમ્પેરિઝન હોય. એટલે કે કમ્પેરિઝન તો જે બે વસ્તુના સમાન ગુણધર્મો હોય તો તેની વચ્ચે કમ્પેરિઝન થાય. સમાન કોમ્પિટિશન માં એક ને વધારે હોય ને એક ને ઓછું હોય તેમાં કોમ્પિટિશન તો ચોખ્ખું દુખદાય કરવાથી પ્રગતિ ના થાય શકાય એ આ કમ્પેરિઝન કરવાથી પ્રગતિ ના થાય અધ્યાત્મ દ્રષ્ટિએ દાદા વસ્તુમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ આ જે તમે કીધું આમાં દુઃખ ને અવકાશ નથી બેમાં દેખે માં કમ્પેર તો શબ્દ લગ્ન નિરીક્ષણ કરવા જેવો કમ્પેર એની જોડે આપણે નિરીક્ષણ કરીએ તો એ કમ્પેર થઈ શકે નિરીક્ષણ કરવા જોઈએ એટલે પછી આપણે જે ખૂટે એ બદલ આપણે પ્રગતિ મારીએ તો એમાં દુઃખ ને કઈ કારણ એમનો પ્રશ્ન શું હતો કે આપે કહ્યું હશે કે આપણે કમ્પેર ના કરવું કોઈની જોડે એના ભાઈ નો પ્રશ્ન એવો કે આપણે કોઈની જોડે કમ્પેર ના કરવું આપણે કહેલું હશે તો કમ્પેર કરીએ નહીં તો પ્રગતિ થતી નથી અને કમ્પેર કરીએ તો આપણે કહ્યું છે એના વિરુદ્ધ થાય છે એમ કે કોઈની જોડે કમ્પેર ના કરવું એમ કે એમ બોલ સમજે પ્રાકૃતિક ગુણો છે આવો માસી આવો પ્રકૃતિ ને હિસાબે વધે સ્પંદન થાય છે એ તમને પ્રેરણા કેલો હતો એમાંથી કોઈ કોઈ નવરો નથી તો આ ભગવાન કે કોઈ પ્રેરણા આપનારો પ્રેરક કોઈ વસ્તુ જ નથી શું નથી મનમાંથી તમે લો તો સારું હોય ત્યારે કે એ પ્રેરણા ને સ્વીકાર કરેલો એવું કોઈ પ્રેરણા પેણા કરનાર નથી પ્રેરણા મેળવી કેવી રીતે પ્રેરણા મેળવવા કરો ને એ મર્યાદ કરે એની ઈચ્છા જ નહીં કરે સાચું સાચું વાંચન કરીએ મારે મેં તમારું પુસ્તક આપવાની વાંચી એમાંથી મળે પ્રેરણા મળી લઉં તમારી પાસે આવી શક્યો આપણે લઈએ દાખલા તરીકે મહાવીર ભગવાન મહાવીર અને શ્રીમદ રાજચંદ્ર. હવે એ બેનું મૂકીએ કે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ, તો શું શું મુકાય એ જાણવું છે. બરોબર કહ્યું તમારું કામ થાય. અત્યાર સુધી આપણે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ની વાત કરી તે હિસ્ટોરિકલ ક્ષેત્ર ની અંદર કરી, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં જો આપણે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ને જો એપ્લાય કરીએ તો એ કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કોણ કરે છે? આધ્યાત્મિક ક્ષેત્રમાં કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કોણ કરે છે? એ થાય છે તો ખરું છે, એ કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ થાય છે તો ખરું, પણ એ કોણ કરે, પણ એ કોણ કરે છે? અહંકાર. કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ માંથી પછી કોમ્પિટિશન જે થાય છે તો એ કોણ કરે છે? અહંકાર કરે છે કે પ્રજ્ઞા કરે છે? પ્રજ્ઞા તો આમાં હાથ જ રાખે. હા, એટલે અહંકાર કરે છે. બધું ગાણું છે ને અહંકાર, અહંકાર નું શું કોમ્પિટિશન? પણ અહંકાર જ કરે છે. પ્રજ્ઞા એક જ કામ, મારી છોડી ને ભક્તિ લઈ જવું, એક જ કામ. એ કમ્પેર કોન્ટ્રાક્ટ હોય ને એ બધા ડકાવા પડે નહીં પછી. આ બધો અહંકાર નો લક્ષણ. હવે જો સુધી અહંકાર છે તો હજી કમ્પેર કોન્ટ્રાક્ટ પડેલો હોય, અહંકાર ગયા કમ્પેર કોન્ટ્રાસ્ટ ના પડે. અહંકાર હોય કમ્પેર કોન્ટ્રાસ્ટ માં ના પડે, પણ અહંકાર હોય ત્યાં સુધી કોમ્પિટિશન માં પડે. એટલે અહંકાર હોય ત્યાં સુધી કોમ્પિટિશન માં એ પડે, અહંકાર હોય ત્યાં સુધી એ કોમ્પિટિશન માં પડે. પડે કોમ્પિટિશન કરે એમ અહંકાર હોય ત્યાં સુધી કોમ્પિટિશન ચાલુ રહે. જ્ઞાન લીધેલું હોય તેને અહંકાર હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર હોય, કોમ્પિટિશન પડે પણ તો તો ના હોય, તો તો ના હોય. કોમ્પિટિશન પડે તો આપણે એમના કેવું કે બાદ નહીં, તો તો વખતે એમ નહીં જોયું, પણ કોમ્પિટિશન માં પડે તો ખરો. પણ એ કોમ્પિટિશન માં પડે તો ખરો એમ ખરો, અને તો તો ના હોય. બધું મૂકી દે, ઘેલું જ મૂકી દે, સરસ સરસ. અમે હું દાદા નથી જઈ જયકાર બોલ્યો. આ સંસારમાં કેટલાક મનુષ્યો ને સત્સંગ આપવાનું દુઃખ એ બંને માં વિશેષ પ્રીતિ હોય છે, છતાં તેઓ નિશ્ચિત વ્યક્તિ વ્યવહારમાં વ્યથે. એટલે કેવો પુરુષો સત્સંગમાં અને આત્મરૂપ સુખમાં અત્યંત દુભાય તેમાં પ્રીતિ કરે છે ખરો, પરંતુ વય જે વ્યવહાર પણ વ્યવસ્થિત છે, સંસારનો ભાર વ્યથે, તો તેનું કારણ શું? આ સંસારમાં જે 84 લાખ જીવોના ઉતરા ભોગવવા માટે છે તેમાં સૌ કરતા મનુષ્યની ઉત્તમ છે, તે જીને પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, છતાં તે ઈશ્વર ઉપર પ્રાપ્ત થઈ તો પછી તેને સહજમાં મુખ મોત વિલાસમાં વ્યસ્ત ન મારી દેતો મનુષ્ય જરૂર તેને સાર્થક કરી જોઈએ. અર્થાત મનુષ્ય હરની પરમાત્મા ચિંતન કરી સહસ્વરૂપને ઓળખવું જોઈએ. આ સર્વ મનુષ્યો દુષ્કર સંસારના ચીકણા વ્યવહાર કાર્યમાં સદા ગુંખાયેલા મચેલા રહે છે, તો પછી તેનાથી અહલિત પરમાત્મા સ્વરૂપ ચિંતન કેવી રીતે થાય? એટલે આને સમજે ઉકેલા, એટલે કોઈ કાળ ઉકેલ ના આવે. આત્મા જ્ઞાયક છે, બધું જ્ઞેય સ્વરૂપે છે. તો એટલે જ્ઞેય સ્વરૂપ ને જ્ઞાયક ને જુદા હોય જ જુદા. એને ભ્રાંતિથી એક માને છે કે એવી રીતે કે અહંકાર થી કે મેં આ કર્યું, એ કર્યું એનો વાંધો નથી, પણ એ છે તે નિશ્ચયથી જ કે મેં આ કર્યું. શું કે એટલે એને ભ્રાંતિ ઉત્પન્ન થયેલી છે. કરે છે એવાથી નાટકી નાટકી કામ કરે છે. તે કરે છે જેને જાણનાર છે, આત્મા કરે છે તે વ્યવહાર છે. ના સવતાર કહો જે કહો તે, અને જાણનાર છે તે આત્મા છે. તેરેથી છે જ આમ જ છે, પણ પેલા ભ્રાંતિ પડી ગઈ, વાંટી પડી ગઈ. એ વાંટી પછી પાપ ઉભો થાય, પાપ ને પુણ્ય ના પ્રકાર, એટલે આવરણ વધતું જાય, એ વાંટી મોટી થતી જાય. એ અમે જ્ઞાન આપીએ, જ્ઞાનાગ્રતિ આવરણ તૂટી જાય, ત્યાર પછી પાછો સમસ્યો થઈ જાય. એટલે બે જુદું રહે, બે જુદું જુદું જ છે. એટલે અમે બીજું કશું મોટું પણ આ સંસારમાં એટલું સ્થિર થાય. આ તો આવું વિજ્ઞાન તો હતું નથી કોઈ કાળે. એટલે પછી આ વિજ્ઞાન કરે તો આપણા મને એમ થયું કે આ આત્માને જેવી વસ્તુ હોય, અરે આત્માને પ્રાપ્ત જ ના થાય. આત્મા તો વાત બોલે એટલું જ છે. શું છે? કોક કાળો, કોક અવતારમાં કોક જ જીવને વસ્તુ પ્રાપ્ત જ ના થાય ને. આ તો અસર વિજ્ઞાન શું છે એની કોઈ કુદરતી રીતે. એટલે આત્મા પ્રાપ્ત કરવું એ મુશ્કેલી, મહા મુશ્કેલી. ધરતી ફેર થઈ રહી મુશ્કેલી. અહંકાર થયા વગર તે નથી. અહંકાર ને વગાડનારો માણસ અહંકાર ને વધારે છે. શું છે? કોને વગાડે છે? અહંકાર ને જે વગાડે એ અહંકાર ને વધારે. નિર્માની માણસો સૂક્ષ્મ અહંકાર એટલો બધો ભાર્યો હોય છે કે એના કરતા અહંકારી સીધા મન વાળા એ બોલા. તો છે છૂટો એક વાત ને દસ ગણ ખેતર છે અને પોતે છે ખેતર ત્યારે ઉત્પન્ન એ પૂરું થાય છે ને. ખેતર એટલે જુદા જ છે, એકાકાર નથી. તો તમે રાતે તો ખેતર માં જાય તો કોણ ના પાડતો? હું તો રાતે હું તો જાય તો કોઈ ના પાડે કરું. ગાયો બેસો ના જાય, ગાયો બેસો એ ખેતર માં ચડી ને આવી અને થોડું બાકી રહી ગયું હોય તો એ તો ખીલાયા પછી એ પાછો ચરવા ના જાય ને મનુષ્ય ચરવા જાય. કારણ કે લાઈ મનુષ્ય રાતે આવું જાય, કપાસ તોડી જાય છે, કપાસ તોડી જાય છે. એટલે ઉઠતો ઉતારો શું કરવાનું થાય? એટલે ચિત્ત રીતે ચડ જાય. જમવાનું મારું મૂક્યું હતું જલ્દી. આ તો એ તારથી ક્યાં ગયા હોય? એ ક્યાં ગયો હોય? પછી આ જમવાનું મૂકે છે, ઢોકળું ખાયા કરે, ચીકલી એક્શન. હા, એટલે જરૂર છે ચીટ એક્શન રાખવાની. રઘવા એક્શન ટેબલ પર અને તો હું એ રઘવાડિયો કરી દઈશ. જાગૃતિ આ બધું અજ્ઞાનતા માં થાય છે. પછી હમદળવાસન સમજાયા હતા તો વ્યવસ્થિત કે ને કોઠે પડે ત્યારે સામાન્ય રીતે એને એનો પૂરેપૂરો ખ્યાલ થાય. શું કોઠે પડે? જ્ઞાન. આજે આપ વાત કરો છો ને, દાખલા તરીકે ગાય હોય, દાદા ગાય હોય, બધાના ગુરુ, બધાના ગુરુ કે છે? ના, ગુરુ ના ગુરુ, ગુરુ એટલે ભારે, ગુરુ નો હાથ ભારે અને ભારે એટલે ડૂબે. તો લઘુત્તમ તરીકે રહેલો છું, મારે ગુરુ કેમ થવું નથી? લઘુત્તમ ને ગમે નહીં શબ્દ, લઘુત્તમ મારાથી કોઈ નાનો નહીં, બધા એવું કઉ છે. અમને આવ્યો એટલે મને ઊંચી જગ્યાએ બેહાડે, એટલું સમજે જોયું જોયું તમારે. હું એમ સમજુ છું તમે જે કહો છો એમાં કે રઘવાટ નો વાંધો નહીં, પણ રઘવાટ કરે એનો વાંધો નહીં, પણ એને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે હું જમવા બેઠો, મારે કોર્ટમાં જવું છે. એનો રઘવાટ ભલે કરે, એટલે રઘવાટ જે છે એ કુંજમભાઈ નો જે સવાલ છે ને, એ અજ્ઞાનતામાં જે થાય છે એને અંગે રઘવાટ લાગે છે. જ્ઞાન હોય એ રઘવાટ, જ્ઞાન હોય કેબલ કરતો હોય તો હું કશું ભણીએ નઈ. અજ્ઞાન હોય ટેબલ ના કગડો તો રઘવાટ ભાઈ ના હોય. આપડે શીખું નહીં કરવું, વાઈ કરાય તો સારું. સંસારમાં અમે રજા બચા રહીએ છીએ, મુખ્ય બાબત ખ્યાલમાં ઉતરતી નથી, એનું શું કારણ? એમ કોઈ તમારી કહો હા દાદા, એક માખી નો ખ્યાલ લઈએ. માખી સીધા પડ્યા પછી પુરુષ પુરુષ નું કાર્ય કરે, પોતાના નિજ નિજ કાર્ય કરે, નિજ નિજ. એટલે બધું જ કરે છે, પ્રવૃત્તિ માત્ર ચાલે. હા, આપણું જ્ઞાન લીધેલું હરે માણસ પત્તર અમતર હું દેખું તો એમ પછી વળે. એટલું પૂછું કે ઉપયોગ મળશું ને? અને પત્તા માં ધગો કરે છે તે જુઓ, બંને લીધી તે જ એવું આ વિજ્ઞાન છે. આપણું જૂના વિજ્ઞાની એને કઈ વસ્તુ સ્પર્શ થતી નથી. આ વિજ્ઞાની એવો નથી કે લોકોએ જેમ તેમ કહી દીધું હોય, પોતે હોય સંદુલાલ અહમ બ્રહ્માસ્મી, એવું નથી. આ નથી એને ના બોલાય, એક ઘણ વાર થયા પછી બોલ, તને ત્રણ વાર પણ અનુભવ થયો હોય કેવાને છૂટો છું તો પછી બોલ, તો બોલવા નહીં. અને બોલ્યા પછી ત્યાં જ વર્તે, અને સુખ જ કહ્યા પણ બધું, એનું સુખ જ કહ્યા આપે ત્યાં માટે. થેન્ક યુ. એને કહ્યું પડે અસર હતી, બધી ખોરાક ની અસર હતી, બધી ખોરાક ની જ અસર છે, બીજે નહીં. ખબરી હશે જ કરે. તો પોઈઝન માં શું થતું હશે? હે આપે કહ્યું ને પોઈઝન, એમાં શું થતું હશે? ડાયરેક્ટ કરવા ના દે.